તમે મોકલા તો પાડી અને પડવાની છે. આપડે જોરદારી નહીં કોઈ જતી પડવા બેઠી છે. આ નોકરી તમારી પડવા બેઠી છે, પડવા નહીં બેઠી. જેમ કેરી પડી પડવાની હોય ને, હા એને અલાયન શું કામ થશે? એને મેરે પડવા દે ને અલાય સિવાય. તમને કેમ લાગે? કેવું સુંદર છે ભાઈ. માન કોઈને ખબર પડે છે કે તમારે પછી જ્ઞાન થયેલું છે તેવું? લેખક કે આમ કે પેન કે અમને કશું આવડે જ નહીં. સંસ્થા નું કશું ના આવડે, જ્ઞાની શું કશું ના આવડે. કોઈ માનતું નથી. હા કોઈ માનતું નથી. આપણે કશું આવડતું જ નથી. એવું કોઈ માનતું નથી. દાદા એ એમ કે છે કે આવું કે છે એ પોતાની જાતને અભૂત કે છે, પણ એ પ્રબુદ્ધ છે એવું એ કે છે. પણ દરેક બાબતનો અનુભવ કરીને કહું છું કે આ 70 ઉંમર થઈ તો હજી દાઢી કરતા નહીં આવડતી મને. દાઢી કરતા આવડતી નથી એટલે લોકો નું કહું છું કે મને દાઢી કરતા આવડતી નથી. કે લોકો મનમાં માને છે ને કે હું દાઢી કરતા આવડતી, એ તો બધું જોઈ જમશે. શું છે અમુક જ માણસો દાઢી કરતા આવડતી છે, બીજો બધા જોઈ જમ કરે છે. અને મને ખુલ્લું દેખાય, મને નથી આવડતી. એટલે હું જેમ છે એમ કહી દઉં. મને તો આવે એટલે તમારે બધું એમ થાય કે એમને દાડી કરતા ના આવડે એવું કેમ કહ્યું ભાઈ? પણ તમને આવડે છે તે ખોટું છે. તમે કહો છો નથી આવડતું, છતાંય લોકો શીખવા માથાકૂટ કરે છે. તમે કહો છો નથી આવડતું, એ નહીં આવડવા પણ શીખવાને બદલે આવડવા પણ શીખવા જાય છે. હા ગોઈ જમ છે. કેટલાક હોય છે દાઢી કરનારા ઉચ્ચાર, બઉ અમુક જ માણસો, બઉ જ માણસો. મને પોતાને સમજાય છે ને કે આ કેમનું પકડવું, કેટલી ડિગ્રી પકડવું, કેટલી ડિગ્રી કરવું, એ બધું આમાં કશું આપણને ખબર નથી હોતી. અને એક્સપર્ટ આપણે થયેલા હોતા નથી. આ બધા જે કરે છે ને એ બધા, કેટલાક તો બ્લેડ ને વાપરતા જ નથી. આ બ્લેડ વપરી કે નથી વપરી તે જ જાણતા નથી. હિન્દુસ્તાન કેટલા કેટલા માણસ ને બ્લેડ વપરી ગઈ કે નથી વપરી ગઈ તે જાણતા નથી. આ દેશમાં સીધું ચાલે આવી રીતે. દાદા એક્સપર્ટ એટલે આંધળો નહીં. એક્સપર્ટ એટલે એક એક આંખથી જોડાણો નહીં, જેમ હાથી નું એક જ અંગ જોયું. એક્સપર્ટ એક્સપર્ટ માણસ થઈ શકે નહીં. એક્સપર્ટ એ કુદરતી બક્ષિસ છે, પોતાની રીતે થઈ શકે. માણસ થઈ શકે નહીં, પણ બક્ષિસ હોય છે. મેં કેટલાક બક્ષિસ હોય. આ હું એક્સપર્ટ થયો એ બક્ષિસ છે. આ કઈ માણસ થઈ શકે કે રીતે જ્ઞાની થઈ શકે કે રીતે બક્ષિસ છે. શું છે એટલે ખરેખર નથી આવડતું. દાડી વાળી કશું કરતા અહીંથી મને ચાલતો જ નથી આવડતું. અહીંથી ચાલવું ઉઠી ગયે મને મારો ફોટો લે ને તો લોકો ને લેતો આવડતો નથી. લોકો દાદા બહુ સરસ ચાલે છે, પણ ખબર જ નહીં પડતી તમને. મને પોતાને ખબર પડે છે, કારણ કે હું તો પોતા જ્ઞાન દ્રષ્ટિ જોતો હું ને. અમે તો દાદા બધું તમારું જોઈએ છે ને, અમને બધું આદર્શ રૂપે દેખાય છે. હા બધું આદર્શ લાગે, પણ વાત કરી છે હું જ્ઞાન રૂપે જોઉં ને. પણ હું છેલ્લા ચશ્મા થી જોઉં ને, છેલ્લા લાઈટ થી એટલે બધું કાચું લાગે ને, લાગે. હું અભૂત છું એમ કઉ છું, તે કઈ સમજીને કઉ છું, સમજીને બરોબર. અને હું ભૂત છું એવું લોકો કે છે, એ ઇગ્વેજન છે ખાલી. શું છે એ ઇગ્વેજન? કઈ છે એટલે એ પોતે જ અભૂત છે એવું કે છે. શું કે છે? તમને પોતાને જ એવું દેખાશે કે સારું હું અભૂત જ છું. કેટલાક માણસો મને એમ કે છે, હમણાં તમારો લેખ વાંચો. તમારો જ લેખ વાંચતો. કેટલાક માણસો એમ કે છે કે દાદા તમારી જોડે બેસી અમે ખાતા શીખ્યા કે છે. ખરી વાત છે. તમારી જોડે જમવા બેસી ને કેમ જમવું તે શીખ્યા. હું મારી જાત નો જાણું છું, મને જમવા જમતા નહીં આવડતું. જમતા કેવું કેવું, જમતા કેવો ફોટો હોવો જોઈએ, જમતા કેવું ચારિત્ર હોવું જોઈએ, એ મારી લક્ષમાં હોય છે. પણ તે કોને હોય? બક્ષિસ વાળાનો હોય. કોને હોય? બક્ષિસ વાળા. બક્ષિસ વાળા એક્સપર્ટ માણસ થઈ શકે નહીં, બક્ષિસ છે આ. શું છે? જય સચિદાનંદ. એક બાજુ ઇગોઇઝમ હોય અને એક બાજુ એક્સપર્ટ, બે હાથે થઈ શકે નહીં. ઇગોઇઝમ જ એક્સપર્ટ થતા અટકાવે છે. તમારે જેમાં એક્સપર્ટ થવું હોય, જેમાં એ થવું હોય, તેને અટકાવનાર કોણ? અહંકાર. ઇગોઇઝમ બીજો કોઈ દુશ્મન નથી આ જ. અને બધા કહે છે ને દાઢી કરતા બધા આવડે છે. બધા પંદર નો અઢાર વર્ષ પણ કહે છે મને કરતા આવડે છે. દાઢી થઈ ત્યાંથી જ કે દાઢી કરતા આવડે છે. આજ રિઝલ્ટ લઈ જાગ્યું અને આજાદ ની કરતા આવડી ગઈ કે છે. અને મને 70 વર્ષે દાઢી કરતા નહીં આવડતી. અજાયબી છે ને, કોથળ ભાઈ વાગી જાય છે ને, તો બધા એ વાગી ગયું કરતા હતા, આવડતી નથી એને. શું થાય કે જય સચિદાનંદ. અને જગત તો આવું જ ચાલે, બધું કરતા આવડે એવું કે ને, તો જ ગાડું ઉભું રહે ને. ક્યાં તારે ઇગોઇઝમ છે બધું. આ હું જે જાણું છું બધું જ, જેટલું કહેવામાં આવે બધું ઇગોઇઝમ છે. એટલે અમે અભૂત છીએ તો અમને અનુભવથી કહીએ છીએ. એમને આ લોકોને સમજાવવા માટે નથી બોલતો. છતાં એમને દેખાય પ્રભુ એ બાજુ છે, એમની દ્રષ્ટિ છે. શું છે? તમે કહો છો નહીં, તમે કહો છો અભૂત છે, તમે કહો છો પણ પ્રભુત પ્રભુ તો તમને દ્રષ્ટિ દેખાય છે. પણ મારી દ્રષ્ટિમાં આવું દેખાય છે ને, તો મારી દ્રષ્ટિ કેમ હશે તમને સમજાયું? છેલ્લી દ્રષ્ટિ. હા, છેલ્લી દ્રષ્ટિ. હું અમુક અમુક ટેલિસ્કોપ થી કઉ છું આ. શું તમને સમજ ને? એટલે તે દેખાય ને. પછી પૂતા નથી આવડતું, ખાતા નથી આવડતું, પીતા નથી આવડતું, કશું જ આવડતું નથી. અને મનમાં મારી બેઠક બધું આવડી ગયું. આપડી વાત કરે છે. અને તેમ છતાં નથી આવડે તારે એવા જગતમાં છે નહીં. એ કુદરતી ભક્તિ જ છે અમુક જ માણસોનું હોય. શું કહ્યું? દરેક લાઈનમાં હોય જ. તેથી જગત ચાલી રહ્યું છે. ભક્તિના આધારે જોઈને ચાલી રહ્યું છે જગત. તમે સમજાય ને? એ લાઈટ થવાનું જ. અમે એક્સપર્ટ, અમે એક્સપર્ટ, અમુક અમુક બધા એક્સપર્ટ નો લાઈટ થયા જ કરવાનું. તેના આધારે બધું ચાલ્યા કરે. એવું આ લેખક એક જાતની બક્ષિસ છે. કવિતા કવિ પર ને, આ કવિ એ બનાવ્યો છે. પડે બક્ષિસ છે. તો બક્ષિસ છે બધું નહીં કવિનું. તાર લોક કે છે કે દાદા તમે હાથ મૂક્યો તેથી તેથી આ થયું. સર મેં ગ્લેન કહ્યું હતું તને હાથ મળ્યો લેખાજે. મારો હાથે એટલો જ કામ કરતો તારે મૂકું સ્વીકારજે. કઈ એની પાસે 32 ફાઈલ આ એવિડન્સ છે. છેલ્લો આ એમાં એ 32 માં એવિડન્સ છે. આ એને ભેગા થતા ને પૂરું થઈ જાય કામ. તો અને દાદીઓને પાછળ લોકો કહે છે ને કે ભાઈ બધું આમ કરે છે, મદદ કરશે. કશું કોઈ મદદ કરી શકે નહીં. પેટમાં દુખતું હોય ને તે મને અનુભવ પેટ દુખ્યા નો થાય. શું થાય? કયો અનુભવ થતો હોય મને પેટ દુખ્યા? એટલે આ તો જ્ઞાની પુરુષ એટલે શું કહેવાય છે કે એમના આડે એમનો આઈ આદે ભાવ બહુ ઊંચો લાયા હોય. આદે ભાઈ આદે એટલે આદે ને શું કહે છે આપણે? આવો પધારો બધું જે છે ને યશ નામ કરો, યશ નામ કરો. હા પણ આવો પધારો જે કહે છે બીજું બીજું એમનામાં થતે યશ નામ કર બહુ મોટું હોય. યશ નામ કરવું એટલે આમ તો આ થયા કામ થઈ જાય પેલા એટલે પેલો તમે કરી આલું તો બસ યશ નામ કરવું છે. શું છે એ તો બધું નાનપણ માંથી છે. નાનપણ લોકો કે દાદા તમે આ મારું આ કર્યું તો બહુ સારું છે. મેં કઈ જાણતો જ નથી આ કોકે કર્યું હતું તો બધો કોકને તો આપી આવી મારો અહીં મારતા ના આપીશ કર્યું. કોકે બિચારો કોકે કર્યું હોય એને બદલો ના મળે તો હજી મુજાયા કરે આ કરે તો એટલે હું કહું આ મેં કર્યું નથી માટે તું જેને તો હોય તો આપી આવી કર્યું. ના તમે જ કર્યું કે છે સ્વાટી જ પડે શું તમે એવું યશ નામ કરો એટલે આ થોડા કોમ થઈ જાય પેલા મારું ના થાય અને હું આથાર આવ્યું નહીં. અમે આથાર બધું બટી જાય પણ ના હું અડાડું નહીં. એ તો એનો અર્થ એટલું કે મેં ઠેલ્યું કોઈ પણ વસ્તુ દુઃખ ના આગળ થતે ધક્કો માર્યો એવું ના મળે. તમારા નિમિત્તે હું આ તડાડી શકું તો એ હેલ્પિંગ છે નિયમિત છે. જય સચિદાનંદ. પણ તમે આ સાથે તેની થતા પાછા સારી જગ્યા પર આવી જશે. સાચો માણસ હોય છે ને તો એ લાભ સારો લેશે. મત બધા સારો લાભ લેવો છે. આ તો પ્રસાદ હચી રહ્યા તું જાતે હાલ પોચ પોચ હતા છોકરા ને સમજણ હોય છે કે લગી ને આયા જોવાની તપાસ બહુ સારી બહુ સારી હોય બહુ જીવન થી બહુ સારી સમજ હોય. આપડે છોકરા શું સમજે છોકરા વધારે સમજે છોકરા દાદા શિક્ષક નું થર્મોમીટર જ છોકરા છે. થર્મોમીટર છે આ કલયુગ ના પ્રતાપે બધું જ્ઞાન અવળું ભેગું થયું તે ત્યાં બધો માર ખાધો. આ જ્ઞાન અવળું ભેગું થાય એટલે બધું સગડ ને બીજું કશું છે નહીં. પેલું નીચે ઉતરવાનું જ્ઞાન નીચે ઉતરવાનું જનક ને સારું લાગે આમ સરળતા લાગે સ્લીપી સ્લીપ થયા કરતું હોય સ્લીપી સ્લીપી થાય મૂર્છિત બધું છે તો હિપ્પી થઈ જાય. પછી શું થઈ જાય? હિપ્પી થઈ જાય. આ ફોરેન વાળા ઘણા ખરા હિપ્પી થઈ જાય છે. કાં અંદર સુખ કશું નહીં આંતરિક સુખ નહીં બાહ્ય સુખ એ આંતર છે. એવું છે નિયમ એવો છે કે આ સાથે અંદર નો કોટો બહારનો કોટો છે ને એ સહેજ આમ આગો પાછો થયો હોય તો વિચારી શકે પણ એકદમ જો અંદર નો કોટો આમ થઈ જાય અરે બહાર નો કોટો નમી જાય ખરાબ થઈ જાય માણસ કાળો થઈ જાય અંદર સુખ ખરાબ થઈ ગયું અને બહાર નું સુખ પાડો તો કાળો થઈ જાય માણસ તો તેથી એકી થઈ જાય છે ને એમને ગમતું નથી આ સુખ જ ગમતું નથી. સુખ થી કંટાળ્યા લોકો એ એકી થાય છે ને સુખ થી કંટાળ્યા સુખ થી કંટાળી ગયા. મેમરી બિલકુલ અમારી ખરાબ થયેલી હોય મેમરી ના ભાઈ મેમરી રાગદ્વેષ ના આધીન છે. શેના આધીન છે? રાગદ્વેષ ના આધીન. અને જેટલી ગીત રાખતા એટલી મેમરી ખરાબ થઈ તો મેમરી ખરાબ થઈ ગયા. રાગદેશ ના આધીન છે. હું ચાર વર્ષ નો હતો તો બધું જોઈ શકું છું ખરો યાદગીરી નહી ચાર વર્ષ નો હતો ત્યાંથી તે અત્યાર સુધી બધી જોઈ શકો છો ખરો કે હા આવું તો આવું હતું તેવું કેટલા ટાઈમ યાદગીરી કશું નહીં જગત શું ખોરે છે જગત વિસ્પ્રત રે એવું ખોરે છે શું ખોરે છે વિસ્મૃતિ એટલે મેમરી ખરાબ થઈ ભાઈ વિસ્મૃતિ ને માટે જાત જાત ના ઉપાયો કરે દાદા હા એના માટે જાત જાત ઉપાય કરે છે જગત જ કહી રહે છે ને જગત સ્મૃતિ જ કહી રહે છે કોણ કહી રહે છે સ્મૃતિ કહી રહે છે હા આ જાત જાત નું આ યાદ આવે તે યાદ આવે તે યાદ આવે સગા વાળા મોઢા હોય તે ખાતી ખાતી યાદ આવે એટલે હું આ તું જ ગાળ યાદ આવ્યો જયારે જ્ઞાની ને એવું કશું રાગદેશ નથી એટલે યાદ જ ના આવે યાદ ના આવે સામી પર આગે નથી આમ તે દેશ હોય તો યાદ આવે વધારે યાદ આવે રાગ હોય તો યાદ આવે એટલે આ જે સ્મૃતિ છે રાગ દેશ ના આધીન છે શું છે કેટલાક માણસો છોકરાઓને ભણતો નથી ભણવામાં કે યાદ હોય તો તે આપણે જાણે કે ઇન્ટરેસ્ટ નથી આમાં ભણવામાં શું ઇન્ટરેસ્ટ હા અને બીજામાં યાદ બધું બહુ રહેતું હોય ને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને તેમાં બહુ યાદ હોય એટલે આ જે સ્મૃતિ છે ને તે રાગ દેશ ના આધીન છે બીજી કોઈ વસ્તુ નથી જગત એ સ્મૃત શરૂ કરવું છે કંટાળો આવે નઈ વગર તમને પીડા ઉભી કરે છે એ ના આવી હોય તો કઈ નુકસાન નહીં થતું કશું ના થાય સ્મૃતિ પીડા કરે છે અને જ્ઞાન થતા પેલા મને બહુ સ્મૃતિ હતી જબરજસ્ત સ્મૃતિ તે જ પણ પીડા કરે રાતે હુવા પણ ના કરે હિસાબ કરો કોઈ જાતનો કોઈ જગ્યાએ દુઃખ ક્યાં આગળ છે પાડોશી ને પૂછ્યા તો પાડોશી બધા કે તમે શું કીધો તમે કયા હતા સારી ગાડી કાઢું છો તમે બધા પાડોશી કઈ કહેતા હું સુખી માણસ હતો એ હિસાબ કરે ને કે આવી રીતે બધી આમાં આ રીતે આ રીતે આ રીતે બધા બધા ખાતો ફરી કાઢે ને પણ આપણે પાડે ને એનું કારણ કે જગત ની સ્મૃતિ એ વિસ્મૃતિ કરવા ફરતો હતો બહુ યાદ રહેતું હતી બહુ યાદ રહે એટા ટાઈમ બધું યાદ રહે પણ એ પૌગોલિક વસ્તુ છે યાદગીરી શું પૌગોલિક વસ્તુ પછી જ્ઞાન થયા પછી દેખાતું થયું દેખાતું યાદ નહીં દેખાય ગમતી દેખાય ત્યારે અમુક ખાધું તો કેતા હોય ને તેની હાથે ખાઈ વાળકા બધું જમવાનું બમવાનું બધું લે આગળ બધું જોવા જેવું છે બધું જેમ જેમ આગળ જશે ને જેમ આ રસ્તા ઉપર જેમ જેમ આગળ જશે ને તેમ ટેકરી ઉપર જેમ ચડશે તેમ હાઈટ પર જશે તેનું બધું જોવા જેવું છે રસ્તા બધું જોવા જેવો અને આપણે અશાંતિ નહીં શાંતિ નહીં શાંતિપૂર્વક આનંદપૂર્વક હિમાલયમાં બેસવાથી શાંતિ થાય નહીં શાંતિ આત્માને જાણ્યા સિવાય શાંતિ થાય નહીં અને આત્માના જાણનારના જે ફોલોઅર સિવાય કોઈ શાંતિ થાય નહીં પરમાનન્ટ શાંતિ થાય ને પેલી ટેમ્પરરી એ તો શું છે માદકતા ખાલી શું અમળ બેસી કરે છે માદકતાનો ધંધો મળે આજ તમને કહ્યું તમને કરાવડાયું એ તમે કારણ ના કરો ના ગમે એ દારૂ કે કેફ વધારે પાછો એ માદકતા માદકતા ઉભી કરે છે ને અહીંયા આગળ અહીં કપાળ મુકાય છે ને આખું થઈ આમાં એનું શું કારણ પેલો માદકતા નીકળે પાછી ઇગોઇઝમ પાછું નીકળે સાહજિક ઇગોઇઝમ તો હોય દરેકને પણ આ તો પણ નવું ઊભું કર્યું આમ કરું તેમ કરું આમ કરું તેમ કરું પ્રયોગ કરું ને પઝલ જ છે ને જગત તમને એવું લાગ્યું પઝલ છે ને કોયડો અટકેલો પછી છૂટ્યા પછી મજા આવે છે કદી દુખદ નહીં પોતે પરમાત્મા સ્વરૂપ થયા પછી શું હશે કદી દુખદ નહીં એક વખત દાદા ઝપટ લાગી જાય છે પાછી એ તો હજી હજી સફાતે એવું છે ધીમે ધીમે ધીમે ધીમે ઘણી ઘણી વખત ઝપટો લાગી જાય છે આપડે એવું છે ને આખા સમુદ્ર માંથી બહાર નીકળ્યા ને હા એટલું ખરું સબસભ્ય માં આવ્યા ને એ વાત સાચી છે સબસભ્ય માં હવે ભૂરવાનો ભાવ ના રહે એ નહીં ભય ભય ના રહ્યો ત્રાસી ના રહી અશાંતિ ના થાય ચિંતા ક્યારે ના થાય તાર તો ચિંતા નહીં થઈ ને ત્યાં લીધા પછી ના ચિંતા નથી થતી હા આજુબાજુ તમારે જ્ઞાન દ્રષ્ટિ થી લોકો ધંધા કરતા જોયા ને સર હું સમજી ગયો બધા કશું આવડત જ નથી ને આ તો મનમાં ગઈ જેમ પાંચ જણ માને પાંચ જણ સ્વીકાર કરે મારે કઈ થઈ ગયું બધી આવડે થઈ ગઈ જય સચિદાન બુદ્ધ માનવા જેવું નથી ને દાદા ની દ્રષ્ટિ બરોબર છે દાદા ની દ્રષ્ટિ એ બુદ્ધ પણ બરોબર છે પણ હવે વ્યવહારિક દ્રષ્ટિ એ તો આ લખ્યું એટલે પૂછું ના એટલે ધીમે ધીમે ઓછું થઈ જાય ઓછું થઈ જાય એ ભાન છે ને હું બધું છું હું બુદ્ધ છું એ ભાન છે ને ઓછું થતું જાય શું કારણ જ્ઞાન જ જ્ઞાન ને બુદ્ધ બે હાથે રહી શકે નહીં પ્રકાશ જ કામ કરે ને પ્રકાશ ના હોય ત્યારે બુદ્ધ તારી જેવું છે બુદ્ધ એ બુદ્ધિ નું પરિણામ બુદ્ધિ નું પરિણામ અને બુદ્ધિ ઇમોશનલી હોય કે ઇમોશનલ ઇમોશનલ થયા તો એ જ નહીં ઇમોશનલ થાય કે ના થાય થાય જ અવશ્ય થાય જ્ઞાન અન ઇમોશનલ છે જ્ઞાન ને કશું દે બુદ્ધિ ની વજન વાત આપડે કરવા મળી એટલે લોકો ને ગમે નહી લોકો ને શીખી બુદ્ધિ તો મુખ્ય એમનો આધાર એટલે આ સાયન્સ બધા માટે નથી અમુક જ માણસો માટે છે તમારા લેખ જ વંચાતો હતો તમારા આયા તમારું કાગળ વાંચી નહીં કેટલું કાચું છે તે મને સમજી લેવું પણ લખતો નથી કોક દાડો બેંક ની સહી ઉપર હોય તારે બેંક ની સહી દઈ એટલે આ થતી નથી સહી કરતા નથી આવતી કેટલાક માણસો ડાયરી બારી ધરે વિચારે પડી ગયું ને વિચારે આ સંસાર તો જો કદી તમે એને ધ્યાન ના રાખો તો વિચારે પડી જાવ એની મેરેજ વિચારે પડી જાવ કેવું સ્વાભાવિક વિચારે પડી જાય કે પરિચય છૂટ્યો કે વિચારે પડે એનો ચય કરવા માટે હોતો નથી પરિચય છૂટવો જોઈએ કેવો પરિચય હા એટલે તો આમાં આપણે સાધારણ વ્યવહાર નો હતો નથી પણ પરિચય ફ્રેન્ડશિપ ને એક્વેન્ટન્સ ફ્રેન્ડશિપ ને એક્વેન્ટન્સ એક્વેન્ટન્સ વાંધો એક્વેન્ટન્સ વાંધો નહીં ફ્રેન્ડશિપ નહીં કરવી હા બસ પરિચય નહીં દાદા પીવા પડશે પીએ છે, અમારે પરિચય નઈ એનો કોઈ જાતનો. પરિચય તો કરવા જઈએ તો ઉપાધિ થાય પછી આપણો પરિચય કરીએ તો પછી તમારે ગરીબ ઉભો રહે એવો વસ્તુ પછી આપણે ઊંચું જોવું પડે શું થયું પછી પરિચય કઈ. એટલે હવે તમે સમજી જઈએ કે આ પરિચય નું ફળ આવ્યું શું કહીએ એટલે પરિચય કરીએ નઈ. પણ ચાયમાં વાંધો ને, હે ચાયમાં વાંધો ને, ચાયમાં વાંધો ને, એપેન્ટસમાં વાંધો ને. મને મને આ ફેન સિવાય ચાલે નઈ એવું બોલે એટલે પરિચય વધી જાય ને. ખુબ વધી એવું આ બોલે છે મારા પંખા વગર ના ચાલે એ ના બોલીએ એ શબ્દ જ ના બોલાય. તારે પંખો સમજી જાય ને, પંખો સમજી જાય ને અને આપડી નબળી પ્રગટ થઈ જાય. પરિચય રે હાર પછી રસ જતો રે દાદા, પછી રસ જ જતો રે, પરિચય જતો રે તો રસ જતો રે. ના જતો રે, ના જતો રસ જતો રે. આ કેરી, કેરી નો પરિચય જતો રહ્યો માટે કેરી હવે ખાઈ હતી એક્ઝેક્ટ લાગે સરસ થાય. રસ જતો ના રે, પરિચય તો ખાલી ઇગોઇઝમ છે. રસ, રસ નો એ વાત એ છે કે વારંવાર એના માટે ઈચ્છા થવી એ રસ ની વાત છે. આનંદ જતો આસક્તિ રહેતો, આસક્તિ ની વાત છે. ભેગું થાય તેનો નથી પંખા ફેરવો વાંધો નઈ. પણ જયારે પંખો ના હોય તીકડે પછી અંદર નો પંખો જરા ધીમે દબાઈ દેવાનું ચાલુ થઈ જાય. તમારે અંદર પંખો ભરે છે ચાર પાંચ 78 મહાત્મા બાહુભાઈ ને ત્યાં વડોદરા. ચાર પાંચ 78 બાહુભાઈ ને ત્યાં વડોદરા. એક ગામ માં નહીં, દરેક ગામ માં ફેલાય. આ ગુલાબ ની સુગંધ આવે, મોગરા ની સુગંધ, માણસ સુગંધ ના આવે. આવે આવે છે તમારે તો બધા ગામ ની સુગંધ બહુ નથી આવતી ને. આવી ગુમાથી જાગી આવી સુગંધ નહીં આવતી. મોગરો મોગરો કીધો હોય ઉમત જગાડ્યો હોય તો આપણે જાણે કેવું પડે. એવી સુગંધ નથી આવતી નઈ. માણસ ની સુગંધ આવી જાય કે ના આવી જાય? તમારા ગામમાં કેટલા કેટલા માણસ ની આવે છે? કેમ શંકર કાકા આવ્યા છે ને? શંકર કાકા ની નથી ભગવાની ગયા અજ્ઞાની ને એમ થાય છે, જ્ઞાની ને એવું થાય છે. અજ્ઞાની એમ માને છે કે હું કરું છું એટલે બધું અવરું ચાલે છે. એની પરિણતિ પરપરિણતિ ને સ્વપરિણતિ માને છે એટલે ફસાય છે. અને આ જ્ઞાન આપણે આપ્યું હોય તો સ્વપરિણતિ સ્વપરિણતિ માને પણ રૂપે સાર મોક્ષ માં જવું એ સંસાર નો સાર છે. શું છે પ્રથમ પગથિયા તરીકે આજે આપણા મહાત્મા છે કોઈ ઘર માં સેજ પણ લેવા નથી હોતી. તમે કહો છો ને તમે જેવું તમારી દ્રષ્ટિ છે એવું બધા છે સંભાળવા નિકાલ કરે છે. આદર્શ જીવન છે, આદર્શ જીવન છે. આજે મારો વ્યક્તિગત દાખલો હું આજે લોકોને કહેવાનું કહું અમારા બે ભાઈ નામે બે ભાઈઓ છે અને છતાંય સમજ નથી અને હું સામે વર્ષ તો જવા છતાંય સમજ નથી. તો એ આજે હું વાત કરું છું પણ કે મારા જ ઘરમાં મારા ભાઈઓને બે ભાઈઓ છીએ પણ બનતું નથી સંપ્રતી. હું સામેથી બહુ પ્રયત્નો કરું છું છતાંય કહે છે કે જાણતું નથી. એવું કહે છે કે બધાને માટે જ્યાં જાઓ ત્યાં બધા સાધુ સંતો એમ જ પેલી વાત કરે પણ આ ઘરમાં દરેક ઘરમાં જે પ્રોબ્લેમ છે એ કોઈ એની વાત કોઈ નથી કરતું. હા તો પ્રોબ્લેમ ત્યારે ઉપાય છે બટાડી એનો સદ ઉપાય છે. કેવો સદ ઉપાય? દુષણકાર નો કોઈ ઉપાય છે? આ બધા પછી દુષણકાર હા પણ અહીં તો બધાને બસ પ્રોબ્લેમ વધી ગયો. આ બધા પ્રોબ્લેમ છે જ નહીં, બિલકુલ પ્રોબ્લેમ નથી. એટલા બધી પ્રોબ્લેમ નથી તે એક જણને એની ભાઈ મારે છે તો એ કહે મને પ્રોબ્લેમ નથી કહે છે. માર થાય છે મને પ્રોબ્લેમ નથી કહે. શું આ નથી મારતા તેને પ્રોબ્લેમ છે? એક મહાત્મા દાદાજી આપણે કહે છે કે દાદા મને આજ મારી ગઈ તને તને દુઃખ થયું આજ્ઞા નથી થઈ તમારી આજ્ઞા બરોબર છે મારે તને દુઃખ છે. દુષ્કાળ નો બાગડા કેવા લાગે સારા લાગે અને તેનો દુષ્કાળ બનાવે તો દૂધ હું ફાડી નાખે. દૂધ નહીં ફાડી નાખે સાચું જ્ઞાન હમસે ઉકેલા. હવે આ જ્ઞાન નો બધું અંતરાય હોય છે બધા પાર બધી રીતે પામેલા બે દીક્ષા લેવાનો અર્થ જ નથી. આ દીક્ષાઓ જ નહી, આ માવી ની દીક્ષા નો આ માવી ની દીક્ષા જો લેવી હોય તો વિતરાગ ની દીક્ષા જોઈએ. આ તો બધી ગસમત ની દીક્ષાઓ છે. કેવી છે ગસમત ની દીક્ષા? કોઈ બિનસંપ્રદાય દીક્ષા જોઈએ, મિત્રાર દીક્ષા જોઈએ. આ તો બધું સંપ્રદાય કહેવાય, અથાનકવાદી સંપ્રદાય, દેરાવી સંપ્રદાય, એ સંપ્રદાય દીક્ષા. એમાં ભગવાન ની દીક્ષા એમાં અર્થ જ નથી ને. તેથી આ સાધુ સંન્યાસીઓ પર બધું ભીત ઉડી ગયું છે ને. એ તો સાચી દીક્ષા મળી હોય, ભગવાન કઈ ખોટા નથી, ભગવાન ની વાત તદ્દન સાચી, પણ એ વાત જ રહી નહીં. પણ ભગવાન કેવા જ આવ્યા હતા, કોક માણસ કે જે અત્યારે અંધારું થઈ ગયું છે સાહેબ, સાહેબ ભગવાન કે છે જરા ભાઈ અમે તને વિનંતી કરીએ, જરા તપાસ કર સાહેબ. ફરી ફરી બોલો કે ના સાહેબ અંધારું થઈ ગયું છે, બોલો ના કરતો સાહેબ ભાઈ તારી દ્રષ્ટિ બરોબર છે. બા શું કે ભગવાન કરી કરતા પણ આજના સાધુ કરી એક કે તો આટલો એક કરતો કરતા ચારી વસ્તી થયો ચાલે ને. આને સાધુ આચાર્ય કહેવાય કેમ છે? માવીનાથ આચાર્ય છે એવું કહે ને શર્મા ભાઈ માવી ના ભાઈ આનો ઉકેલ નહીં આવે ને, આનો ઉકેલ નહીં આવે. એમને એમ જ બધા આવતો બહુ લડવાના પાછા, આવતો બહુ લડવાના, પેલે બહુ લડવાના. મેં પૂછ્યું હતું પેલા એમને વિજય રામચંદ્ર શ્રી ને, વિજય રામ ને મેં કહ્યું હતું તમારે બધા ભેગા થાવ, હું તમારે ઝઘડા બધા હમાવી હતો, હું તમારે વ્યૂ પોઈન્ટ ફેરીને બધા ભાગે પડી આવું બધું એક કરી આવું. ત્યારે મને કહે છે આપ પડશો જ નહીં આમાં, ભગવાનના વખતમાં ઝઘડા હતા, અત્યારે ઝઘડા છે, ભવિષ્યમાં ઝઘડા રહેશે. કે કામ તમે હાથી છે ખોટી નથી, ભગવાનના વખતમાં હતા, પાર્સના પહેલેથી આ તો ઝઘડા રહી છે, આ જ ઝઘડા રહી છે. આ તો શિક્ષણકાળમાં ઝઘડા હતા, એટલે આમાં ઝઘડા મચાવવાની જરૂર નથી. એને મેરેજ થયા કરે જેનો પુણ્ય ઉદય છે ને, તમારે મટાડવાની ઈચ્છા છે બધા ઝઘડા મટાડવાની ઈચ્છા છે હે? તો શિક્ષણકાળ તમને કહે છે શિક્ષણકાળની આપણું જાય ને દાદા મચાવી તો થોડી વાર પછી મને બે કલાક બોલાવે છે, અને બધા દેખાડી એમની હવો ની દ્રષ્ટિ બધા નહીં બોલાવ જાઓ. એ તો રોજ લડે છે, એનો ઉકેલ તો આપો છો. કશું બી ચેન્જ નહીં કર્યું છું, પણ કોઈને કોઈને પડી નથી એનો ઉકેલ. મારી દ્રષ્ટિ એક દેખાય છે મહાવીર ભગવાન મોક્ષ લઈ જનારા છે, દેવ ગુરુ ધર્મ સમજો એ બધા વ્યવહાર સમજ્યું સમજશે. વ્યવહાર હાથો નથી, વ્યવહાર એકુય સાચો વ્યવહાર થતો નથી. કારણ કે વ્યવહાર ક્યારે હાથો થાય કે આઠ હજાર ને 14,000 બંધ થાય તારે નિશ્ચય ધર્મ માં પરિણમે એ વ્યવહાર થતો, પણ નિશ્ચય નામ કપૂરચંદભાઈ આટલો ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય ત્યારે સાચા વ્યવહાર માં આવ્યો. સાચો નિશ્ચય ધર્મ તો ક્યારે આવે? સાચો નિશ્ચય ધર્મ ક્યારે આવે? ક્યારે જ્ઞાની પુરુષ મળે તારે? આ બધા બધા સાચા નિશ્ચય ધર્મ, સાચા નિશ્ચય ધર્મ નહીં, સાહેબ સંકેત માં થયા. સાહેબ તમે તો કયા કાળ માં પેદા થાય? આ કાળ માં ના થાય છતાં થયું છે. આ અનુભવ પૂર્વક બધા સંસારમાં રહેવા છતાં ચિંતા ના થાય, આત્મ ધ્યાન ના થાય, હૃદય ધ્યાન ના થાય, છોડીઓ પહેરાવે, છોકરા પહેરાવે, બરાબર છે. પણ સાહેબ સંકેત પામા પ્રાપ્તિ ક્યારે થાય? હે, સાહેબ સંકેત ની પ્રાપ્તિ કયા કાળ માં થાય? કયા ટાઈમે, કયા કાળ માં થાય? તીર્થંકર ભગવંત ના વારામાં આચાર્ય અતિ દીક્ષિત જે ગણધર્મ કર્યા હોય એ વખતે પ્રાપ્ત થાય. પણ એ ક્રમિક માર્ગ, આ તો અક્રમ વિજ્ઞાન છે. અક્રમ એટલે લિફ્ટ માર્ગ, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. જે સંગયણ જોઈએ, પેલું સંગયણ, પેલું સંગયણ તો અત્યારે છે નહીં. તમે કોઈ સાહેબ સંકેત પ્રાપ્ત થાય છે અત્યારે તો આ નવું થાય છે કે પૂર્વ નું લઈને આવેલા? મારું કહેવાનું કે જો આગળ જ્ઞાની હોય તો શાસ્ત્રો ની જીવી ના પાય. શાસ્ત્રો સાધ્ય વસ્તુ ને શાસ્ત્રો સાધન છે. શાસ્ત્રો ત્યાં કરશે મોક્ષ એટલે મુક્ત ભાવ આપો. જયારે શુક્લ ધ્યાન રોકડું થાય છે, ઉધાર નથી મામે. અરે કેટલા આ બે માસ નહીં થઈ, 5000 માસ થઈ. તમારે આનો તોલ કરવો છે કે માલ માલ જોઈએ છે? તોલ કરવો તો તોલ નહીં જડે, ખબર ને? કારણ કે ભગવાને ભગવાન આ ટોલ કરવા વાળા શું કહ્યું તે કહું તમને. આપણે શું નામ આપનું? કપૂરચંદ ભાઈ. ભગવાને શું કહ્યું હતું આ ટોલ કરવા વાળાને? એ ક્યારે ટોલ કરતા હતા તમારા જેવા? કેટલા 5-9 ના હતા ને સાધુઓ, અને ત્યાંથી જૈનો હતા. એ બધા મહાવીર ભગવાન પાસે ટોલ કરવા બેસતા હતા. તો બરાબર કે આ તમે ભગવાન ચાર એ હતા અને 5 કેમ કર્યા કે છે? ભગવાન શું કહ્યું છે? ઓવરવાઇઝ કયા છે? શું કહ્યું છે ભગવાને? ખુલાસો કર્યો છે. ઓવરવાઇઝ સમજો તમે? ભગવાને તો એનો ખુલાસો કર્યો છે. ક્યાં? ભગવાને ત્યાં ખુલાસો કર્યો છે. કર્યો છે, પણ એ તો તમારું તો જાણતા નહીં, શાસ્ત્ર જાણતા નથી. તમે જાણો નહીં, તમે બધું એમાં તમારું હતું. અમારું પાસે આત્મા જોઈ છે, આવજો વગદારો. અમને આ ટોલ કરતા આવડતું નથી આવું બધું, તો ભય ને. આ તમે શાસ્ત્ર વગેરે હોય, આ શાસ્ત્ર ક્યાં નો સાચો છે, પેલો નો છે, ગંધર્વ વખત નો છે, એ તમે જાણો છો બધું? એકુલ સંકેત કેમ નહીં થતું? કોને કીધું સંકેત થતું? કોઈ થયું સંકેત? સંકેત તો ઘણા ને થાય છે. સંકેત સિવાય તો વ્રત હોય નહીં ને. દેખાય છે કોઈ એમાં? સંકેત કઈ દેખાય છે? ના પડે, એકુલ દેખાય. સંકેત એ દૃશ્ય છે કે સંકેત છે? દ્રષ્ટિ છે. સંકેત દ્રષ્ટિ છે, પણ રૂપી કે રૂપી? લક્ષણ બહાર દેખાય ના દેખાય? લક્ષણ તો દેખાય. લક્ષણ કયા? સમ સંવેગ.